ત્રણ મોરણ મેળ વગર ના નથી. ત્રણ મોરણ માં મતભેદ, તમે 12 મહિના રહો ને એટલે તમને ખબર જ પડી જાય. 3 દાડા ધકેલે, વર્ષ દાડો, મહિનો ધકેલે, 1.5 મહિનો ધકેલે, તમારે પરીક્ષા કરવા આવે પણ 1 દાડ ફૂટ્યા કરે. અને આપણે અહીં ના ફૂટે, શું કહ્યું? આપણે અહીં કોઈનો કોઈનો પગ દબાવી કે હાથ દબાવી કરી બૂમ પાડેલું છે. અને શું કારણ કે જુદું વાતાવરણ સપનું સમજીને પડી. તમને હવે કયું તપ તપવાનું? અધી છે ને, ઘેર પ્રાપ્ત થયેલું, ઘેર બેઠા આવેલું. શું એક ભાઈ સાથે રોજના 5 રૂપિયા ખર્ચ કરતો હતા, બીજો ભાઈ રોજના 15 રૂપિયા ખર્ચ કરતો હતો. પેલો ભાઈ મનમાં બયા કરે કે આ વધારે પૈસા પછી ખર્ચા કરી દે, ક્યાં તપ કરવું પડે? શું કરું? અનાડી પણ આવેલું કે નહીં આવેલું તમારે ત્યાં? અનાડી પણ છે કે નહીં? સંસારમાં બધે ઠેકાણે અનાડી પણ છે, સંસારમાં બધે ઠેકાણે છે. પેલો ભાઈ શું કહેતા હતા? છોકરો રવિ જાતિ વાત કરે, પેલો રવિ જાતિ વાત કરે. ભગવાન કરતા નસીબદાર તો લોકો ખરા વધારે નહીં? ભાઈનો ને મેં કેટલા વખત કહ્યું, બહુ ભારે ભાગશાળી ત્યાં કેમ કહ્યું ભગવાન કરતા તમારું? એ તો કહેતા અનાડી પણ ગયા બધા, એમાં ભગવાન થી પણ કઈ વધારે નાખી, ભગવાન આજ બેન ચાલવું પડી ગયું. તમારે ઘેર બેઠા આમ પલંગમાં ઉતા ઉતા છોકરો બોલે, છોકરો કે ભગવાન પલંગમાં ઉતા હતા. છોકરો કે તમારે, તમે જો આમ તેમ આવું તેમ બોલબોલ કરો છો ને, બહુ ખોટું છે, મારે તમને શબ્દ કહેવા પડશે કે છું. તીગડે તપ કરવાનું કઈ કાયમ એવું નથી હોતું. શું કહ્યું? કાયમ હોતું નથી, એ તાત્કાલિક, એ ટાઈમ કાઢી રાખો ક્ષમતા ભાવે. કેવું? તેથી તમે અમે આજ્ઞા આપેલી કે વ્યવસ્થિત છે, સંભાળ ફાયદો નિકાલ કરો. નિરંતર નહીં, એ તો હજુ લક્ષ્ય, એટલે ખોટ નથી આવી તો હજી સમજણ થી જ પડે. ખોટ આવે તો પણ એ રહે છે. ના, એમ નહીં, ખોટ એટલે કોને? આપણને સહન ના થાય એવું આવ્યું હોય વખતે, કોઈ ખરું કશું બન્યું હોય તો પણ અહીં રહેવું જોઈએ. એમ શું કહ્યું? તમે સમજો ને? એટલે આપણે જો નક્કી નીચે હોય તો રહી શકાય, તો કારણ કે કઈ આ દેહ જતો રહેતો નથી. ખોટ તો શામાં જ ગઈ, નફામાંથી ગઈ ને, કે મૂડીમાંથી ગઈ છે, પણ આપણે દેહ તો એમને એમ જ ચાહતો છે ને. અને આપણે છીએ તો ફરી ફરી થશે, આપણે છે ફરી થાય કે ના થાય? આપણે કરી દઉં ભૂવા સમજો ને, એટલે કકડાટ બકડાટ નહીં કરવાનો, જે થવું હોય છે. જો આપણે તો સાચું એનું કામ કરવાનું, જો ધંધો સાથે કરવાનો, આપણી ગફલતથી આપણે લીધે ભૂલ ના પડી છે. જો ચાલો કવિરાજ બોલાવો. 7/6/1978 શાંતિલાલ નાનચંદ શાહ ને ત્યાં બોરિવલી. હા, આવશે કે ભગવાન ના મારી ના ખબર જેવો કાળ હતો એવો આપણે આવશે એવું લાગે છે, એવું પૂછે છે. એટલે એમના મનમાં કઈ દેખે વિચાર જેવું બોલે છે. નથી બોલાયું આપણી આપણી વાત કરી, એટલે થઈ ગયો મોક્ષ નો એક અવતાર બાકી રહ્યો, એક અવતાર બાકી રહ્યો. રૌદ્ર ધ્યાન માં નહીં જતો, કારણ કે ક્રોધ ખરેખર ક્રોધ નથી, આ તો ગુસ્સો છે. ગુસ્સો છે ખરેખર ક્રોધ તો કાંતો હોય, કાલે કર્યો હોય ને તો આજ યાદ આવે. ભૂલે છે ના ભૂલી જાય નહીં ખરેખર સુધી ના ભૂલે પછી ઉતરતો જશે દરેક મનુષ્ય નું હૃદય પરિવર્તન થઈ જશે દરેક મનુષ્ય નું હૃદય પરિવર્તન થઈ જાય એવું કઈ નહી પણ આ કાળ બધો બદલાઈ જશે આજે આજે આમ બધો જે પેટ્રોલ ને અગ્નિથી હલકો થઈ રહ્યો છે કાળ શાંતિ થઈ જશે દુનિયામાં પણ કાળ બદલાઈ જાય દાદા તો હૃદય પરિવર્તન થાય ને એટલે અમુક અસર થાય ને અમુક બધાના ના થાય બધા ના થાય પણ અસર તો રહે ને એની હા બહુ સારી અસર રહેશે હા અસર રહે ને બહુ સારી અસર રહેશે આવું વૈજ્ઞાનિક જ્ઞાન જ નીકળવાનું હોતું નથી ને આટલા બધા કર્મણા ઉદય વાળા લોકો ને ધંધો પાડવો એટલે પહેલી વાત બરો ભાવ આવે પણ થોડાની ટકે પછી વહી જાય એમ કેમ થાય છે જે કહે છે કે ભક્તિ કરવાનો ભાવ આવે પણ પછી મૂંઝવણ થાય કોઈ વખત કરવાનો ભાવ આવે કરીએ પણ પાછું નીકળી જાય એમ કેમ થાય છે તપેલી ઉધી મૂકીને ચા થાય ખરી તપેલી ઉધી મેરીને ભયા કરો છો મારી ચા નહીં થતી દાળ થતી નથી શું થાય તપેલી છતી મૂકવી પડે ઊંધી તપેલી ઉધીને મૂકીને ભયા કરો શું થાય પેલું તપેલું સીધું જોઈએ ના જોઈએ મૂંઝવણ બહુ થાય અંદર મૂંઝામણ થાય ને બળતરા થાય ને દુપાર થાય બહુ આવે પણ તો એ પાછું ભાગી જાય છે પાછળ પર જો અમે મોક્ષ હાથમાં આપી દઈશું મોક્ષ જ આપી દઈશું પછી ચિંતા મૂંઝામણ જ ના થાય ફરી મોક્ષ ને મોક્ષ માં રહેવાય સંસારમાં રહી મોક્ષ માં રહેવાય આ બધા કેવા રહ્યા છે છોટાલાલભાઈ ની જે વાત કરું છું ને એ છોટાલાલભાઈ આમના પિતાશ્રી અને છોટાલાલભાઈ સહજાઈ અને આમની બા એ મારે બેન થાય એટલે મારા ઉપર એમના ખૂબ ઉપકાર છે આ લાઈન માં મને લેનાર આવી છે બરોબર આ એમની દીકરી છે હું ઘણા વખતે કહેતો હતો કે દાદા ભગવાન પાસે આ રાત પણ એને મેળ થતો નહોતો આજે પણ જાગ્યું ને મહાવીર ભગવાન નહીં બોલો તો ચાલશે દાદા ભગવાન બોલ્યા બધાને પહોંચી જાય કૃપાળુદેવ ના ભક્તિ જ છે હા પણ એ સાચી જ્ઞાન લેવાની જરૂર છે ના ના એટલે ભેટો થવો હશે એ તો હું તો બે વર્ષથી કહું છું દાદા ભગવાન નમસ્કાર બોલ્યા કરજો હા પછી કે ભૂલી દેશો પૈસા પડે તો ભૂલી નહીં જતા પદ બોલાવડાવો પદ પદ સારું સમજે છે સમજે છે કે હારી પદ બોલાવડાવો તમે બોલાવો દેવલાલે બહુ જતા હતા આઠ કર્મ છે દાદા આઠ કર્મ છે એમાં સૌથી કઠિન માં કઠિન કર્મ કયું નડે આપણા આઠ જે કર્મો છે એમાંથી કઠિન માં કઠિન કયો કર્મ નડે છે મોહની કર્મ ને મુક્ત કરવા માટે એમાંથી લલિપ્ત થવું છે પણ છતાં જ્યાં સુધી આપણા બળો જે એવા છે કે જેમાંથી મોહ દશા જરા બી મુક્ત નથી થઈ શકે મોહની કર્મ જેવો છે એ છોડવું છે છતાં પણ એવો બધા બંધન નડે છે કે છૂટું નથી થવાનું કોઈ થોડી ના છૂટે જ ના શકે મોહની થી કોઈ એ છૂટી ના શકે નિર્લેપ તો રહી શકે છે જ્ઞાની પુરુષ ની આમ કૃપા થયા સિવાય મોહ ની છૂટે નહીં. નિર્લેપતા તો આવે ને, આમ પડે દરિયામાં પડે ગમે સિવાય ના છૂટે. એ કૃપા મોહ ની એટલી બધી કૃપા થી છૂટે, બીજું બધું જાતે થોડું થોડું છોડાય, પણ મોહની ના છૂટે. મોહની એટલે મૂર્છા, બેભાન પણ થઈ ગયેલો, એને તો જ્ઞાની પુરુષ ધ્યાનમાં લાવ્યા તારે ને. પ્રત્યક્ષ જ્ઞાની જોઈ, જ્ઞાની વગર તો કશું કામ જ ના થાય. જો રામાજી ઉધી તો પેલી મેરી ચા બનાવવા ઘણા વર્ષથી થાય છે, સાધુ આચાર્યો ને લડવા નથી વધારે. જૈનો જે આવરે રસ્તે લોકો ને દોરે, પોતે પોતે જાય આવરે રસ્તે બીજા લોકો ને દોરે તેને આપે, પોતાને ખબર નથી. ઊંધા રસ્તે દોયાની જોખમદારી છે, પોતાનો માર્ગ જુદો છે અને બીજાને માર્ગ જુદો ચિંતે. જ્ઞાની પુરુષ એટલે મોક્ષ નું દાન આપવા નીકળેલા જ્ઞાની પુરુષ. મોક્ષ નું દાન આપવા નીકળેલા હોય તો તમારે દાન ની માંગણી ના કરી, મને આપજો સાહેબ, એવું બોલ્યા જ નહીં ને. ખબર જ ક્યાં હતી માગે મળતું વિશે, ખબર જ ક્યાં હતી અંધારામાં, ખબર નહીં, નહોતી ખબર. માગવું પડે, આ તો માગવું જ છે. માગ્યા વગર તો આપણામાં કહેવતે છે વ્યવહારમાં કે માગ્યા વગર તો માય ના પી રહે, કે માગ્યા વગર માં પીરે નહીં, એવું કહેવત છે આપણા નથી. પણ આ નામ સંપ્રણામ કરી તો બીજે બીજે કેમ આવી ઉભા રહે છે? નહીં આવે, મેં કહ્યું ને કે જ્યાં જ્ઞાન આપશે ને પછી બધું નીકળી જશે. બાકી નહીં તો રોજ ઉધી તપી લઈને દાળ કરી શાક બનાવે દેશો, ખીર દેવા દાળો વરે શીખ. થોડા દે રહ્યા છે હવે, ટાઈમ તો બહુ ટૂંકો છે. લોકી ગયા માં રહેવું પડે, સંતા ગયા તા લોકી ગયા રહેવો જોઈએ. પછી આપણે ચીજ થતા ના હોય, આત્મા ના હોય, પણ લોકોને વ્યવહાર માં તો આમ હાલો વાલો ખાતે રહેવું પડે. લોક કે છે કે આ તો ઉત્તર થઈ ગયા. એટલે તમે વ્યવહાર પડે એવો પડે અને ભાવ જુદો રાખવો, ભાવમાં જુદો હોય. આપણે જાણે ગયું એ પાછું આવવાનું નથી, એની કકડાટ કહેવાનું શું અર્થ છે? પાછું આવે ખરું ને, પછી ના આવે કોઈ જગ્યાએ ના આવે, પછી એને કકડાટ માતા કોઈ તો રહે નહીં. પછી લોક તો આવું લૌકિક કર્યા જ કરે, એ તો આપણે તો ખૂટે નહીં, તે ખોટે ખોટું આમ આમ કરે, ખૂટે નહીં, લૌકિક જ કરે બધી જગ્યા. ઠગોની આજુબાજુ તો ફસાયા છે એવું લખ્યું છે. ઠગ કીધું ગાય, ઠગ પોતાના મિત્ર લાગે બધા. આ સત્સંગ એટલો જ ભય રહીત કરી શકે એવી સ્થિતિ છે, કોઈ ભય રહીત ના કરે. તેમ નથી રાજા કે રાજા કોઈ કશું છે જ નહીં, આવતી બધી કલ્પનાની જાળો છે. કલ્પનાને સત્ય માની ઉધારા એ કલ્પનાને એ ઉપચાર તરીકે હોવી જોઈએ, તેને બદલે સત્ય જ માન્યું. કલ્પનાને ઉપચાર તરીકે આવતું બદલે સત્ય માન્યું. ના, ડ્રામેટિક રીતે રહેવું જોઈએ તેના બદલે સત્ય માન્યું. તમારા જાણીએ છીએ કે આવી સંતિ ભૂલ કરે છે, આમ છે, ભૂલ કરે તેનો વધે ને, આપણે જુદું રહેવું છે, આપણે આ ડ્રામાને જોયા જ કરવું છે. પ્રતિ માં છે 100% સાહેબ પ્રતિ છે, પણ જ્ઞાન માં નથી એટલે પરિણામ માં નથી આવ્યું. પરિણામ મનુષ્ય એટલા જ ડાયા છે, બુદ્ધિ નો થોડું ઉપયોગ કર્યો બધા. પશુઓ જીવન જેવું છે એવું કેમ ચાલે? સમાજ વ્યવસ્થાનો પ્રશ્ન ઉભો થાય. એ બધું વ્યવસ્થા બધી બરોબર છે, પણ વ્યવસ્થાને લીધે પછી રડત માથા ફોડે છે ને, કે અમારે એક ને એક છોકરો મરી ગયો માથા ફોડે. અમારે નવાય માથું ફોડે છે, એ ચીજ આ નથી, એ વસ્તુ હકીકતમાં નથી. આ માથું ફોડવું હોય તો જરાક અહીંયા આગળ સેજ બ્લેડ આવે ને, લોહી નીકળે એટલે ફોડ્યું, ફોડ્યું નીકળે એટલે કામ નથી કરતા. નહી બને જ નહીં ને, એવું એવું બને જ નહીં, એવું લાગે છે. મનવચન કાયા ને તાબે જ નથી, વ્યવસ્થિત તાબે છે, સ્થિર થવા નીકળે, સ્થિર થાય તે આપણે જોયા કરવું, અને નહીં તો દોડધામ કરીએ, એવું કશું થતું નથી. આત્મા એ જુદો છે, એ જુદો છે, એનો વ્યવહાર જુદો છે, એનો વ્યવહાર જુદો છે. આત્મા સ્વાભાવિક રીતે ચાલે છે, આ વ્યવસ્થિત રીતે ચલાવે છે, વ્યવસ્થિત ચલાવે છે, ચાલે છે. એવું લાગ્યા કરે છે, એ લાગ્યા કરે છે, તે છે તે લાગવાનો ભેર છે. શું આત્મા થયા પછી સ્વતંત્ર છે. આત્મા થયા પછી તમને જ્ઞાન આપ્યું કે તમે પુરુષ થયા, પુરુષ થયા પછી પુરુષાર્થ સ્વતંત્ર છે. પણ તે પહેલા પોતે ખરી રીતે ચોખ્ખો જ છે અંદર, પણ તોય એને આધીન તો રહેવું જ પડે ને. તો જય સચિદાનંદ. ચારિત્ર બહુ અપા છે, પેલું દર્શન બહુ ગયા પછી દર્શન બહુ ઓછો થતો જાય, ચારિત્ર બહુ અપાતો ખસેડવો પડે. શું કરવું પડે? ચારિત્ર બહુ ખસેડવો પડે. આપણે એ તો આજ્ઞા પાડે ને સંભાવે નિકાલ કર્યો એટલે ચારિત્રમ ઉડ્યું દર્શન એમ ઉડ્યું હું ચારિત્રમ ઓનું રહેતું જ નથી ને ચારિત્રમ હોય તો લાખ વર્ષે ના જાય ઝાડ ના ઠૂંઠા જેવું થઈ જવાનું કેમ ઝાડ નું ઠૂંઠું હોય ને વરસાદ વગર નું પાણી વગર નું એવું થઈ જાય તારે ઝાડ વરે પછી નથી દેખાતું ને અમે ખરા દેતું નથી એ ચારિત્ર મોહ છે શું છે ચારિત્ર મોહ ને આપણે એને શું કહે છે ડિસ્ચાર્જ કરવું દર્શન મોહ ને ચાર્જ કહે છે કે ચાર સંબંધ થયું અને ડિસ્ચાર્જ તો આપણે એમને એમ છે તે આજ્ઞા મળે એટલે ડિસ્ચાર્જ એમને એમ સ્વાભાવિક થઈ ગયો બહુ મોટું ઉડી જાય છે ચારિત્ર મોહ તમે સમજો છો ને કોને કહેવાય છે બાકીના કસાયો રહે છે હા આ દુનિયામાં જેટલું દેખાય જેટલા જેટલું દેખાય છે બધું જ ચારિત્રમો હશે આ જેટલું ક્રિયાઓ બધા જ ત્યાંના જાનવરો બાનવરો માણસો વાંદરા ને વાંદરા ને મજૂરો ને બધા ક્રિયાઓ બધું જ ચારિત્રમો છે એ તો વ્યવસ્થિત થયું હે એ તો વ્યવસ્થિત થયું આ વ્યવસ્થિત પણ રહ્યા છે ને તાબામાં છે ને ચારિત્રમો પણ એ બધો મોહ કયો આ ચારિત્રમો આ દર્શન મોહ ને દર્શન મોહ એ જુદી વસ્તુ દર્શન મોહ એ જડે નહીં આમ તો ચારિત્ર મોહ જ છે એ પરિણામ એ ચારિત્ર કહેવાય ચારિત્ર મોહ કહેવાય અને પેલો દર્શન મોહ કહેવાય પેપર લખવું દર્શન મો પેપર લખવું એ દાખલો આપું છું ખરેખર આનો અર્થ એવો ના થાય સમજે જ્યાં પેપર લખવું એ છે તે વાત છે તેના ઉપરથી પેલો પરિણામ આવ્યું કહેવાય શું કહેવાય જેવું લખ્યું તેવું પરિણામ આવે પરિણામની ચિંતા કરવાની જરૂર હોય નહીં લખતી વખત ચિંતા કરવાની એવું આ ચારિત્ર મોહ નહીં છે તે દર્શન મોહ હતું ઊંધું ઊંધા ઊંધા ચશ્મા હતા તો ઊંધું ચાર્યું આ બધું અત્યારે જે ઈચ્છાઓ બધું થઈ રહ્યું છે એ બધું ચારિત્ર મોહ છે ને પણ બાકી રહી જાય છે અને જેનું પ્રતિક્રમણ બરાબર ન થયું હોય પ્રતિક્રમણ ન થયું હોય તો પછી કેમ પ્રતિક્રમણ બરાબર ન થયું હોય તો હું તો કહું છું જોયા જો જોયા જ કરતો હોય તો પ્રતિક્રમણ કરવાની જરૂર નથી વિસ્તાર શું કરે છે તમે જોયા કરો તો પ્રતિક્રમણ કરવાની જરૂર કશું એ કરવાની જરૂર પછી ભલે વચ્ચે ચોરી કરતો હોય તો પણ ચોરીનો સવાલ નહીં ગમે તે કરતો હોય ચોરી તો તમારી ભાષામાં ચોરી છે ભગવાનની ભાષામાં ચોરી નથી અને ચોરી કરતો હોય તેને આ યાદે ના રહે એને યાદ એને પોતાની યાદ એવું એક કાઉન્ટર વેટ છે નોર્માલિટી આવે ને ત્યાં સુધી આ જ્ઞાન પ્રાપ્ત થાય એવું નથી પ્રાપ્ત થયું હોય તો ઉડી જાય ની એ બધા ખૂંઠા જેવા થઈ જશે ના ક્રમિકમાં થઈને પછી એને મોક્ષમાં જવાનું ને એટલે પછી પેલા તપ તપ ને બધું કરવું પડશે ને ના એ કશું જ ના કરવું પડે અહીં અહીંથી જ ના કહી દીધું અહીં ચોકડી આવી ગઈ અત્યારે જે થઈ જવાનું આવ તો બધું કઈ કરવાનું નથી, અત્યારે જ કાગળ અત્યારે જ લખી રહ્યું છે પેપર બધો. આવ તો બધો રિઝલ્ટ છે, શું છે અત્યારે આ પેપર લખે રિઝલ્ટ આવે છે. મારે શું શું પેપર લખવું છે અત્યારે પેપર લખાઈ રહ્યું છે. તમારી આજ્ઞા પાડો છે એ પેપર લખાય છે. શું થાય છે જેવી જેવી આજ્ઞા પાડો છે પેપર લખાય છે, એના પરથી માર્ક એનું પરિણામ. તમને કેમ આવતી ભાઈ બેસી છે? નહીં એમને એમના પ્રશ્ન એવું નિર્ભય જગ્યા છે, ફર્સ્ટ ક્લાસ જગ્યા છે. પણ દાદા એ વખતે તો જગત કલ્યાણનો ભાવના હોય તો પછી કલ્યાણ જ થશે ને બીજાનું, આપણે કરી શકશું ને અત્યારે કે પછી? એ તો અત્યારે ભાવના જેટલી છે ને એ તો એનું ફળ આવે. ચારિત્રારી નો સંભાવ નિકાલ કરજો એટલું એમ કહીએ છીએ. તેની હાથે ચારિત્ર તમે રહ્યા આજ્ઞામાં, ખાનાર ખાય છે તમે આજ્ઞામાં. શું કહી ખાનાર ખાય છે? તમે શું આવે છો? તમે જ્ઞાતા દ્રષ્ટા, મૂળ તમે જ્ઞાતા દ્રષ્ટા, નિર્જન આજ્ઞામાં શું આહાર આહાર કરે બધું જુદું જુદું છે કે નહીં? વર્તન કરે છે ને એ બધો જ ચારિત્ર છે. વર્તન કરે છે ને એ બધો આ જે સાધુ આચાર્ય વર્તન કરે છે એ બધો જ ચારિત્ર. શાસ્ત્રો એમ લખ્યું છે કે જે કષાયોથી જે કંઈ વર્તન થાય છે એને ચારિત્ર મોહ કહેવાય છે. કષાયોથી જે વર્તન થાય એને ચારિત્ર મોહ કહેવાય. કસાયો વિનાનું જે વર્તન થાય તેને ચારિત્ર મોહ ન કહેવાય. કસાયો આ જેટલું હું કહું છું ને આ સંસારના લોકો જે બધું કરે છે તે જ કસાયોનું વર્તન છે. કસાયની બહાર એક મિનિટ પણ કોઈ હોય નહીં. તમે સમજો ને આ જેટલું વર્તન છે બધું જ કસાયોનું વર્તન છે. આમાં માણસનું કશું વર્તન નથી. કસાયોના કસાયો એને નથી હશે તે બે ના હશે સાપો મળ્યો. આમથી નથી હશે ને આમથી નથી હશે. પછી ખરી રીતે ચારિત્ર મોહનો ભાગ ક્યારે પડે છે? દર્શન મોહ જેને ઉત્સમ થાય તો ચારિત્ર મોહ ભાગ પડે, નહીં તો પછી આ મોહ જ કહેવાય છે. શું કહેવાય છે? આમ ચારિત્ર મોહ ના આમ જ મોહ કહેવાય. પણ દર્શન મોહ છૂટું પડ્યું હોય તો ચારિત્ર મોહ જુદું પડે, નહીં તો બધો મોહ જ છે. આપણે ચાર્જ ને ડિસ્ચાર્જ પાડી દીધું. આપણો દર્શન મોહ ચારિત્ર મોહ છે એટલે નિદ્રા થઈ રહી છે સંવર સાથે ની છે. કેવી છે સંવર સાથે નિદ્રામાં શું રહે? પછી તમારી આજ્ઞા જેવી પાળે એટલું ફળ મળે. જેટલી પાળે આજ્ઞા પણ ન પડાય તો એની માફી માંગી લે અને પ્રતિક્રમણ કરવાનું. પણ કે જે ભાવ ભાવ હોય કે પાડવી છે ન પડાય તો માફી માંગી લે. તમારે છે તે કડવી દવા પીવી આટલી એવું કહે છે તો એમ કહ્યું કે આટલી પીરાઈ પીજો તો તમને એમ લાગે સારું પદાર્થ કેટલું પીરાઈ પાપા કરે. માફી માંગી લે એમ કહે બે હન્ટર મારવાના કઈ હોય તો લાગે કે અઘરું છે. અરે એવું તો છે જ નહીં. એક બે માણસ જ છે આપણા. કસ્તુરીબેન ની આપણે વાત કાલે જોઈ ને કસ્તુરીબેન ની કાલે વાત જોઈ ને આપણે, ત્યાં પ્રતિક્રમણ નથી એ જ મુશ્કેલી છે. ત્યાં આપણે જે જોયું ત્યાં પ્રતિક્રમણ નથી એટલે જ મુશ્કેલી છે. પ્રતિક્રમણ જો હોય તો મુશ્કેલી ન હોય. પ્રતિક્રમણ છે તે મુશ્કેલ નથી. એમને કહ્યું ને કે મારે થતું નથી. ના એ થતું નથી ખરે, પણ વસ્તુ પ્રતિક્રમણ છે. શું કહ્યું? ખજી જાય બાયણું પડી જાય, ચણિયારો ચોક્કસ હોય ને પડે નહી બાયણું એવું. એ બે જોડી પડે એવી નથી. હા એ તો કશું બે કસાય બહુ ભારે, બહુ ભારે કસાય. આ તો ઘેર પીવડાવે કસાય. હા બહુ છે, ભારે છે. તેમાં પણ જીવે છે ને, રજા એવી છે ને. આ જ્ઞાનના પ્રતાપ, આ જ્ઞાનના પ્રતાપ. એ ભારે કસાય તે નથી કરવા દેતા, ગુજવા દેતા. સમજાવો ફરી, સમજાવો દાદા. તમને ના ગમતું એવું તમારું આચાર લાગે છે ખરા? કોઈ સાધારણ કરો ને, કોઈને દુઃખ થઈ જાય એવું બોલાય, એવા વિચારો આવે, એવા વિચારો આવે પછી થઈ પણ જાય. કોઈને દુઃખ લાગે એવું વર્તન થઈ જાય પછી ગુસ્સો આવી જાય, કોઈ કોઈ ગુસ્સે થઈ જાય. એટલે બધી ચારિત્રમો સવારમાં કોઈક હડા હાથ વાગે ઉગતો તે ચારિત્રમો, અને કોઈક પાંચ વાગે ઉગતો હોય તે ચારિત્રમો. કોઈ દાન આપે તે ચારિત્રમો, અને કોઈ ગજુ કરે તે ચારિત્રમો આપે નહીં તે ચારિત્રમો, અને કોઈ ક્રોધ કરે તે ચારિત્રમો. એ બધું છે ચારિત્રમો. શું કે છે ભગવાન? એક કહી દીધું કે બધું ચારિત્રમો. પેલાને વહેલું ઉઠવાનો મોહ છે, ને પેલા મોડું ઉઠવાનો મોહ છે, બેઉને મોહ જ છે. શું છે? પેલાને દોઢ કલાકનો મોહ થાય છે, અને પેલા ગજુ કપાળ મોહ થાય. એમનો બધો મોહ છે, કોઈ પણ પ્રકારના મોહ છે આ બધાની ક્રિયાની પાસે. શું છે? આગળનું જે લાવ્યા હોય એના હિસાબે આ થાય, નિદ્રા થાય ને. તેટલે જ કે દર્શન મોહ તો હું પ્રતિકભાઈ છે, દર્શન વર બાપ છે, વર મામો છે, વર કાકો છે, એ બધા દર્શન મોહ છે. એટલે ભ્રાંતિ, ભ્રાંતિ એ દર્શન મોહ. હા ભ્રાંતિ છે એ દર્શન મોહ. બસ ભ્રાંતિ છે દર્શન. ભ્રાંતિ હોય નહીં અને મોહ દેખાય તે ચાર. હા તમને જ્ઞાન છે આ મોહ કેમ થાય છે તે બધા ચાર કરે અને સંસારમાં રહેતા એ એટલે એસી ચારિત્ર તો હોય ને. એ ચારિત્ર બહુ ઓછું હોય, જેવો તેવો છે. ભારે જેવો ચારિત્ર બહુ કેવું સાધુ અંતે છે. શ્રમિક માર્ગમાં ચારિત્ર બહુ હોય જ નહીં. તથા પણ અમારી આજ્ઞા પાસે કામ નીકળી જાય. શું આવો રસ્તો કોઈ વખત નીકળતો નથી અને અનુભવ ન હોય છે. પણ જેટલું કરે એટલું ફળ તરત મળે એવું છે. ઉધાર નથી ને ફળ એ લાગ્યું. ઉધાર કેશ બેંક. યસ ધીસ ઇઝ ધ કેશ બેંક ઓફ ડિવાઇન સોલ્યુશન. તમને સમજાયું ચારિત્ર પર? હા શેને કહેશો? ગજુ ગજુ કાપશે એને એકલા ને કે દ્વારા પર તેને હું હે એવું શાસ્ત્ર વાંચે છે તે ચારિત્ર મોહ ને શાસ્ત્ર ફાડી નાખે છે તે ચારિત્ર હોય. દરેક બધું નિશ્ચયમાં આવ્યા પછી થયું ને, નિશ્ચયમાં આવ્યા પછી જે બને તે ચારિત્રમો કહેવાય ને, નિશ્ચયમાં ના આવે તે પહેલાં જે બને તેનો ચારિત્રમો કહેવાય ને. એટલે પોતે શુદ્ધાત્મા છે એવું એને જાણ્યું ત્યાર પછી જે બને એ ચારિત્રમો કહેવાય ને. એવું છે ને, જ્યાં સુધી સંકેત ના થઈ હોય ત્યાં સુધી ચારિત્રમો જેવું હોય ને, મોહ જ કહેવાય આખો આખો મોહ, આખો જ મોહ. એનો ભાગ ક્યારે પડે? દર્શન બહુ થઈ જાય, દર્શન બહુ ઉઠશું મેં, ત્યાર પછી રહ્યું શું થાય કે આ કયો મોહ રહ્યો કે ચારિત્ર મોહ. જ્ઞાન લીધું છે દાદા પણ વિસર્ને આ કઈ જતા મોહ ઉત્પન્ન થાય છે, અમે કઈ ચારિત્ર મોહ છે કે ચારિત્ર મોહ ક્યાંથી જાય કે સંભાવે નિકાલ કરવાથી દરેક ફાયદો. સંભાવે નિકાલ કર્યું કે ચારિત્ર મોહ ઉડ્યો, કોઈ ફાયદો નિકાલ થાય છે? એવો રસપ્રદ નિકાલ થયો તે બધું થઈ રહ્યું છે, કદાચ નહીં કરતા એવું. મારે તો વળવું જ ના પડે એવું મેં જ્ઞાન આપ્યું છે. હા, એ જ્ઞાન જ એમને વળ્યા કરે. કેવું? આ જ્ઞાન વળ્યા કરે. મારે વળવું ના પડે એવું જ્ઞાન, વળવું મારું વખત છે શું થઈ જાય. જ્ઞાન તળે વળે છે ને. હા, નહીં તું તો ગોઠવી એવી નથી બોલવા, જ્ઞાન જ તને વળે. આ જેટલું વર્તન બધું થઈ રહ્યું છે બધું જ ચારિત્રમો. આમ બેઠો છે તે ચારિત્રમ, આમ બેઠા છે તે ચારિત્રમ, બધું જ ચારિત્રમો. આ કયા પ્રકાર કોક કહે છે? કેમ આમ તમને ઈઝી લાગે છે? તમે શું મોહ રહેલો તમે? કે આ મોહ તો હતો હતો ત્યારે હતો, પણ આ તો ચારિત્રમો હતી બોલીએ તો એ સંભાળ નિકાલ કર્યો પૂરી. તો ચારિત્ર મોહ એમનો પહેલેથી નક્કી થઈ ગયેલો કે વાદરો આવું ગમેડો આવું આવું કૂદશે ને, આવું આવું દર્શન કરશે, આવું બધું કરશે, પૂછણી ઊંચી કરશે, કૂદશે ને કૂદશે. ચારિત્ર બહુ બધા નક્કી થઈ ગયેલા. તો એ વાંદરાને એટલું બધું પકડ્યો સરસ કે કૂદતી વખતે માને હાચવું ના પડે. અને આ બિલાડી તો બચ્ચાને જાણતા બિલાડી ફેરવવા પડે મોરમ ગાલી ગાલી પકડતો ના આવડે બચ્ચાને. કેવા વાંધરા કર પકડી દે, બહુ ફેરી ફેરી ના કરવું પડે. વાંધરા બચ્ચું તો એવું પકડે ટાઈમ બે દાડાનું હોય તો ક્યાંથી આવડે છે આ બધી કોણ શીખવાડી? અત્યારે તો પણ શીખવાડે અને આપણા રોકડ માં અસ્તર રાખવા પડે. ચારિત્ર બોલ ની તમે કશું બોલીએ નહીં. દર્શન બહુ બદલાઈ જાય. કેવું? કયાનું ફળ આવે? કેવું? કશું ફળ ના આવે. આપણે ગા ગા કરીએ એ તીર્થંકર નો ચારિત્ર માં દર્શન બોલી જાય જુદા પડે છે કે જેવી તે વસ્તુ છે. આ બધા સાધુ મહારાજ નામાં ચારિત્ર કહેવાય છે ને, એને ભગવાને બહુ કહ્યો છે. શું કહે છે? કારણ કે એ શુભ શુભ ચારિત્ર ચારિત્ર કે છે તારે કે છે શુભ ચારિત્ર સારું કરવું અને ખોટાથી છૂટવું તો ભગવાન સારું ઘણું બે છે તે એ તમારી ભાષાની વાત છે કે તમારી ભાષામાં ત્યાં નહીં છે એટલું બુદ્ધિ વિશેષ વિશેષ બુદ્ધિ મનુષ્યમાં તેની આપણી માંગણી છે કે બધા મહત્વ નથી રહેતા થાય દારવાર વાળા બધા મનુષ્ય બુદ્ધિ હોત તો બધાની કોટો જુદી જુદી હોત બધું જ્યાં છે એમની કોઈ વિશેષ જીવ હોય એમના કાગળ રચાતા હોય અમને એકલા દેખા છે એટલે ભગવાને કહ્યું કે અભૂત થઈ જાવ કે ઠીક છે ઉપસમ થયેલો હોય ગયા પછી નઈ પણ ઉપસમ થયેલો હોય ને ત્યાંથી ચારિત્ર કેવી દર્શન મોહનો ઉપસમ થયેલો છે કેમ આ મોહ દેખાય છે કે સારી રીતે મોહ છે નહીં તો બધો મોહ જ છે આ બધો દેખાય શું મોહ પહેલો તો પછી આ સાધુ સાધુ સાધુઓ જે છે એનો ચારિત્ર મોહ કેમ કહેવાય તો દર્શન મોહમાં જ છે બધા હજુ એ મોહમાં જ કહેવાય મોહમાં જ છે ચારિત્ર મોહ આપણે નહીં કહેતા હા ચારિત્ર જેને વ્યવહાર ચારિત્ર કહ્યું છે ને તે ચારિત્ર હોય તો ચારિત્ર કહેવાય છે વ્યવહાર ચારિત્ર લોકો એક્સેપ્ટ કરે એવી વાત વ્યવહારના લોકો કબૂલ કરે તેવી વાત ચારિત્રમાં ક્યારે કબૂલ કરે લોકો ચારિત્ર ક્યારે કબૂલ કરે વ્યવહાર ચારિત્ર કે આચાર્ય એ સાધુ તરીકે કોઈ ભૂલ કાઢવા જેવી ના હોય એમનામાં તો તારે એમનો એ ચારિત્ર કહેવાય સંસારી લોકો ભૂલ ના કરી કાઢે બુદ્ધિશાળી લોકો ત્યાં આવીને ભૂલ ના કરી કાઢે તારે ચારિત્ર કહેવાય આ તો પછી ભાઈ ક્રોધ માન માયેલો છે એ જકડાય કરતા હોય તો સંસારી મને ઘેર શું હોય ભાઈ ચારિત્ર બહુ ચારિત્ર બોલવાની વાત જ કેવા રહી છે સંસારીઓ અહીંયા આગળ ચીડાતા હોય એ ચીડાતા હોય પછી એમાં માલ છે આ કાળી જમીનનો કપાસ ને પેલો બોરાડ જમીનનો કપાસ બધો કપાસ છે ને બધો કપાસ છે ને પેલો બોરાડ જમીનનો કપાસ ને એને કાળી જમીનનો કપાસ કસાય ના જાય ત્યાં સુધી કશું જ કર્યું નથી એને ભગવાને શું કહ્યું તેથી સાધુઓનું નામ પાડ્યું ભગવાને શું નામ પાડ્યું છે સાધુ આચાર્યોનો ત્યાગ કર્યો તો તરફ તપ બધું કરતા હતા પણ પેલા ક્રોધ માન માયા લોકો ના ગયા પછી ભગવાન શું નામ પાડ્યું કુસાધુ હા સાધુ કુગુરુ કુચારિત્ર પછી ભગવાન થી કાચી ભરાય છે કોઈ છેતા એવા બધા છે વ્યવહાર ચારિત્ર તો આજ હોય નહીં બહુ સુંદર એને ભગવાન જ કહેવાય શું કહે હા વ્યવહાર ચારિત્ર મહર્ષિ રમણ ને એ લોકોનું વ્યવહાર ચારિત્ર ગણાય મહર્ષિ રમણ કે ચારિત્ર વાત જ કેમ છે તે આપણા લોકો એવું માને વાત જ કેમ છે વ્યવહાર ચારિત્ર લોકો માન્ય કરે એટલે લૌકિક ચારિત્ર થઈ હે વ્યવહાર ચારિત્ર લોકો માન્ય કરે એટલે લૌકિક ચારિત્ર થયું? ના, લોકો માન્ય કરે એટલે પૂજ્યતા ઉત્પન્ન થાય. શું કહ્યું? લોક એટલે અમને ગમતા માણસો માન્ય કરે કીધું છે. બધા લોકોને એમ લાગે કે ચારિત્ર બધું ઊંચું છે. ત્યારે ક્રોધ માન માં લોકો હોય ખરું, પણ કેવું હોય? પોતાને નડ્યા કરે, બીજા કોઈ ના નડે. બીજા કોઈ હર બાર કશું લાગે ને આપણે અપ્રત્યાખ્યાન કહ્યું. પ્રત્યાખ્યાન કહેવાય વસ્તુમાં. આને આપણે ચારિત્ર કહી શકીએ. શું કહ્યું? ચારિત્ર કોને કહેવાય? ક્રોધ મારા બહાર કોઈને ખબર ના. પોતે એટલી દશા હોય, એટલું ફોર્મલ, એટલું આવ્યું હોય નોર્માલિટી, ત્યારે એક્સેપ્ટ થાય. ત્યારે એક્સેપ્ટ થાય તો દાદા, આ તો પછી એ સમય આપણે સમય દર્શન વગર તો થાય.